ભૂપેન્દ્રભાઈ પૂછે છે કે એના માટે દાદાનું સ્મરણ કે દાદા બે અવતાર પૂછો, આ અવતાર ને બીજો અવતાર પોતાને સમજાય કે હું મુક્ત થયેલો છું એવું ભાન વર્તે, હું મુક્ત થયેલો છું એવું ભાન વર્તે, તને બધા હું મુક્ત થયેલું ભાન વર્તેલું કયું વખત મારે એજ કેવું તારે તમને બીજા છે મારે કેવું છે દાદા આપને મળ્યા પછી કલાકો વહી જશે શું કહ્યું કેટલાક વખત શરીર હા થઈ રહી જશે પણ કહ્યું છે તે જ્ઞાન ની બહાર નથી, જ્ઞાન માં પેલું આવું દેખાય છે આ જ્ઞાન માં આવું દેખાય પણ જ્ઞાન જ છીએ આપડે, પણ એમાં બહુ દિવ્ય આનંદ આવે છે, આ જે પોઝિશન આવે છે ને એમાં કઈક અનેરો આનંદ વિચિત્ર, એ તો નોટ પોસિબલ ટુ એક્સપ્લેઇન, નહીં એ પોસિબલ એટલે એ પૂર્ણાહુતિ હોય, શું ચંદ્ર પૂર્ણિમા નો ચંદ્ર અને તીર નો ચંદ્ર ફેર નહીં બ્રાહ્મણ આગળ ને બીજા ને આગળ આવવાના છે બીજા બ્રાહ્મણ પાછું આ શોધખોળ કરનાર બ્રાહ્મણ પાછું આ લખનારો બ્રાહ્મણ બ્રાહ્મણ જ લખનાર છે તમને કે મને જે જ્ઞાન નો પડદો છે તે અટકાવો, જ્ઞાન નો પડદો અટકાવો કે છે પોતાને શું કેવડાવવા માટે દાઢી વધારે નહી આપડા રાખે છે તો શોખ છે એ તો શોખ ની રાખે છે એ કાપી વધારે ખબર પડે જ્ઞાની હતા રામ ભાઈ તો તમે જે અમને આપ્યું એવું આપેલું ને વચિત છે કૃષ્ણ જેવું તો નહીં જ ને જ્ઞાની એમની કથાઓ બધા ગા ગા કરે છે વાત જુદી છે રામાયણ ની કથા કે છે એમાં રડા રોડ કરી મૂકે છે ભૂલી જાય ગયા હતા તે અંતે હતા તે ગયા હતા આટલી બધી કથા આપડે પણ હતા તે અંતે એવું છે એટલું બધું બદલાય એ બદલાવ કઈ હેલું નથી. આપડે કોઈ ચિતાન કાઢી મેલે છે આપણે તો કોઈ સીતાન કાઢી મેલે છે આપણે તો કોઈ સીતાન કાઢી મેલે છે હવે રોટલા વગર નો રહે. જે સીતા એમની જો આટલા બધા રહી એને ઓળખી ના શક્યા. રામ જેવો રામ એટલે શક્યા આ જરા સારું કર્યું. આ તો હકીકત સમજેલી નથી લખી આ તો એ ફક્ત આદર્શતા બતાવવા માટે આવી આ વખતે તમારે જે ના જીવાય તમારાથી એ ના જીવાય છે એવું લોકો જીવાય જ નહીં જીવાય છે કોઈ સંતોષ એના સુધરાય નથી. અને એ તો અને એમાં તમે કહો ને સત્સંગ નો કહેવા પડે જોયું આ બોલાવે ત્યારે જાણીએ કે ના કઈક છે અમારામાં કાઢી મૂકે. બધે મિલન સાર હોવું જોઈએ. કેવું થયું છે મિલન સાર હોવું જોઈએ. મિલન સાર કોને કોને આવે બધે ભાષા બગડે નહીં એવું હોવું જોઈએ. એવો કરવો છે ને તમારે? હા ને તો પછી હું તો અઠવાડિયા ત્રણ બરોબર મેથી આપજો. પહેલું તો થવું પડે નિર્ગત. ચાર એક બાહુભાઈ ને ત્યાં સાંજે વડોદરા કોઈ ગાંઠ નહીં બહાર નીકળી ખેંચ નહીં કોઈ જાતની પકડ નહીં ગ્રંથિ એટલે બંધેલો એક જાતના અભિપ્રાયથી બંધેલો એનો ગ્રંથિ તો નિર્ગ્રંથ અંદર એ બંધેલો બહાર તેથી આવી ને અમે કહ્યું બાકી બોલ્યા છું નિર્ગ્રંથ નિર્ગ્રંથ દાદા ને નવનીત બંધે ફરી બોલો છે ગ્રંથી છૂટ્યા પછી એ જ્ઞાની ને જ્ઞાની ને દર્શન આપે તો દર્શન થી આગળ આત્મા જડે બાકી બીજો કોઈ રસ્તો આત્મા જડે દર્શન થી જડે દર્શન થી જડે દર્શન આપે તેનાથી અંગુલી નિર્દેશ થી અંગુલી નિર્દેશ એ કૃપા અંગુલી નિર્દેશ બે દેવું થઈ જાય એટલે થઈ ગયું. અને પાછલી બધી પૂરી એ બધું નાખી દેવાનું મારું કરેલું બધું ધૂળ ગ્રંથિઓ બધી બધી ગ્રંથિઓ શું બધી બધી ગ્રંથિઓ કારણ કે ભાઈ હા અમે ખોટા રસ્તા હતા ના તને એ લોકો તમને આ રસ્તો ચડાયા શું કહ્યું એ રસ્તે ચડાયા પણ નવમું પગથિયા પછી જો ઉપર ચડ્યો નવમું છોડી દેવું પડે નવમું સાથે લઈને ના જવાય. ઉપર ચડવું હોય તો નવમું હાથે લઈને જવાય એવું કરવું છોડવું જ પડે. ના થોડું પડે છોડવું ચડવું હોય તો છોડવું સાહેબ દસમું મળે તો નવમું મૂકી દેવાય સાથે લઈને ના જવાય. હા બરોબર છે. જય સચિદાનંદ. દસમું પગથિયું મળે નહી અને નવમું છોડી દઈએ તો પછી વચ્ચે લટકવાનું થાય ને. ના પણ એ જ મળે નહી, એ જ આપડે ત્યાં આગળ એ દસમા ની ખેંચણી લઈને નવમો ની ખેંચણી લઈને દસમું પ્રાપ્ત નહીં થતું. નવમાની ખેંચ કે આપણું જતું ના રહે, નવમું જતું ના રહે, કઈ રાખે તે તું દસમું પ્રાપ્ત ના થાય. દસમું પગથિયું ચડવાની આપણી અત્યારે યોગ્યતા છે એ કેવી રીતે ખબર પડે? યોગ્યતા ની યોગ્યતા એનું નામ કહેવાય કે હું જાણું છું એ બધું છોડી દે એમ યોગ્યતા. શું કહું અત્યાર સુધી મેં કરેલું છે કે મારે ગણું છે એને બધી છોડી દે એને નવી યોગ્યતા બધી બીજી શી યોગ્યતા? આપડે તો એક પહેલી સાથે હું કઈ જાણતો નથી એવું કઈ ના આવ્યું તો આગળ વધી નહીં તો કશું બધું વિશ્લેષ છે. જાણેલું બધું ખોટું છે, જાણેલું એક અનય નહીં આપે કોઈ એને વટાવે છે શું તો એક અનય કરી આપે નહીં. આનું ફળ સંસાર છે, સારી જગ્યા મળશે, મોટા ગાડી બધું મળશે, પણ મુક્તિ પણ અમે કોનો ના તો અમે પણ જ રહેતા. જેથી આપ કહેતા હતા ને કે કોરી કોરો કાગળ વાળા ભાવ માન્યતા છે, કોરા કાગળ વાળા તો છોકરા હું ખાઈ ગયો અહીંયા શું છોકરા સુધા ખાઈ ગયો શું કર્યું? બઉ ચીતેલું એને શું કરવું પડે? એ બધા મૂકી દેવા નાકામો. એક જણા આયા મને કહે છે મારે મોક્ષ જોઈએ છે. તમારા જે છે ને આપનાર છે, પછી આ અંતરાય કેવો રહે? શું વાંધો આવે? તમારું જે અત્યારે ચીજ લઈને ફરો છો જે દૂધપાક, એ દૂધપાકમાં તમે રસ્તામાં જે મળ્યો તે કે ભાઈ તમે શું વેચો છો? ભાઈ છે લાલ મરચું છે વાટેલું, અમારે આમાં નખાય ના થોડું નાખો ને એવું કઈ ખાસ કઈ વેચવા બેઠો છે ને એને પૂછે છે એ વેચવા બેઠો છે એ વેચવા બેઠો છે અને આ પૂછે છે એટલે પેલો શું કે બધા ના કેવું મારવા પડી ગયો પછી મીઠા વાળા કે થોડું ને કાય એ તારા દૂધપાક તો જો તારા મોડા પર જો તારા રેત તો જો તારા એટલે હું શું કહું છું તારું ઠીકરું અને આ દૂધપાક બધું નાખી ઠીકરું પાછું લાવવા દે ને તો ના ના એટલે પાછું કરી ગંધવાળું ઉપર એની ઈંગ ને પાક હેઠેલો હોય તમારું કોળો ભાગે હોય તારી પાસે લીપાઈ જાય એટલી બધી ફેક વસ્તુ છે. બિલકુલ કશું જ ના હમસે તેનું કામ છે. અને નમસ્તા વાળા એમ કહી દેવું છે કે હું કશું જાણતો નથી તો એનું કામ છે, બે જનું કામ છે. તમે એમ કશું જાણતો નથી એવું ભાવ નતો આવ્યો આપણી પાસે? આવ્યા પછી લાગ્યું કશું અત્યાર સુધી જાણ્યું એ બધું ખોટું હતું. એક ખોટું કે જાણ્યાનું જે કેપ હતો તે કેપ ઉતારવા માટે જ કહેવામાં આવે છે હું કઈ જાણતો નથી. હું કઈ જાણતો એ કેપ છે ત્યાં સુધી કશું આ જ્ઞાન પરિણામ નહીં પામે. પરિણામ જ્ઞાન ને વેર છે, કેપ હોય તો જ્ઞાન નહી, જ્ઞાન હોય તો કેપ એ બેને અનાદિ વેર છે. અને લોકો ને કેપ રાખવો છે ને જ્ઞાન દેવું કરવું બને. કોઈ કે છે મને કેપ નથી તો એ પોતે જે માને છે ને તે ભૂલ છે. માન્યતા પોતાની સમજણ માં ભૂલ છે. કેપ હોય જ હોય શું કરું? જાણ્યા નો કેપ હોય અજ્ઞાની ને જાણ્યા નો કેપ ના હોય તો એ અજ્ઞાની જ નહીં, જ્ઞાની કહેવાય. શું કરું? હોય જ કેમ, એના પોતાને ખબર ના હોય કે હું ક્યાંથી. એથી એમ કહે છે ને ધ વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇઝ સેલ્ફ પઝલ સોલ્યુશન. મહાવીર સ્વામી એક મોટા મોટા સાધુ આચાર્ય મહારાજ હતા સાહેબ, બાર આગમો 45 શાસ્ત્રો આપ જે પૂછવે પૂછે શું કહે ભગવાન કે મારે તમારા શાસ્ત્રો હોય તમને ખ્યાલ હોય તે મને કઈ જરૂર નથી, તમારે જોઈએ શું કે છે મારે મોક્ષ. મોક્ષ ને તમારી વાતને કઈ લેવા દેવા નથી, તમારો સબ્જેક્ટ જુદો છે અને મોક્ષ નો સબ્જેક્ટ જુદો છે કે છે, એટલે તમે જે સબ્જેક્ટ ને પરીક્ષા આપી રહ્યા છો એ મોક્ષ નો નથી. એમાંથી જો તમને આત્મા ન જડ્યો હોય જંગલ માં જઈને પોક મેલો કે છે, એટલે એ તો આ લોકો રહ્યા છે તમને પાસે ચા પાસે પાણી પાસે લડવાય નહીં, નિરોધ જંગલ પછી પોક મેળો તો એ લોકો ઝાડો આખી રાત પોક મેળો કોઈ કોઈ બોલે કરે નહીં, પાણી પાવા આવે નહીં, એટલે ભગવાન કહ્યું જંગલ માં જઈને પોક મેળો કે શું કહ્યું આવી કઈ ને કહ્યું મને તો જ્ઞાન પ્રગટ ક્યારે થયું કે મારા મન જે સમજણ હતી ને મારા મનમાં તે સમજણ માં પછી મને લાગ્યું કશું જ મને સમજણ નથી, સર્વાઈવ કરતા મને એમ લાગ્યું એ કશું અક્કલ નથી ને હું માની બેઠો છું આ બધી અક્કલ. તો એનું નામ કહેવાય કે બીજા લોકોને બીજા લોકોને ખરીઠામ કરી આલે, કેવું એમને ઉદ્યોગમાં ના નાખે ખરીઠામ પાડવા મારે શું કહ્યું, એટલે બધાના દિલ ઠારે દિલ ઠારે ઠારક ઉદ્યોગમાં નાખે અક્કલું આવું દેહ દેહ ગુણાકાર બંધ મળતા જ નથી, એટલે મને મને લાગતું મારે મારાથી ઉદ્વેગમાં પાડવા છે અને હું અત્યાર કેમ થઈ મને આવી ગયું એટલે કઈ વાત સમજવાની છે. પગથિયા પગથિયા જોઈ લઈ જવાય જવાય નહીં, હું કઈ જાણતો નથી હું બાબો છું, આથી આવો મને પાઠ ભણાવો કે શું કહ્યું, એ બે કલાકના પાઠ માં કમ્પ્લીટ થઈ જાય પછી વાર નહીં પાછલું મિક્સર કર્યું કે આઈ બની સાહેબ કે જે તે મહેનત કરી સાહેબ મગજ ની કરી એવું કઈ નથી, શું કરે આજે આવે શું કામ લાગે, બીજા તરીકે કામ લાગે સંસારનું કામ લાગે પણ પેલી બાજુ જોવા જવું છે એમને ત્યાં એ કામ નહીં લાગે, અને પોતે કેટલા સમજવા હતા કે છે કોરો કાગળ વધતા હતા પણ ફાર હું સમજી ગયો કે આ સાહેબ બધું સમજી ગયા વાત ને સમજ્યો ને, આટલા બધા વિચારવંત માણસ કેવા મોટા વિચારવંત માણસ એમને પોતે જ મને કહ્યું કોરો કાગળ વધતા જ તમારી પાસે મારી જોડે પણ ઘણા ખરા કોરો કાગળ વધારે આવ્યા, તમે બહુ ચિતેલું નહીં ને બહુ ચિતેલું બહુ ચિતેલું નહીં એ બધા તમારે જે જોતું તે વાંચી બતા લાજા અંતર માં જઈને લાજા અંતર માં જઈને જ્યોતિ આરામ અને સુખો તે યોગી થઈને બ્રહ્મ પામે નિર્વાણ બ્રહ્મ માં વાંચનારા છે ને બધા અને લખનારા છે ને જે લોકમાન્યતા વાળો શું કહ્યું? કારણ કે એને ગીતામાં જ લખ્યું છે, એ કઈ પોતાનું નથી આ કહ્યું. એને જો પોતાનો અભિપ્રાય હોત તો એને કે જ્ઞાની છે, પોતાના જ એક્સેપ્ટ, પોતાની જ માન્યતા હોત તો એમ કે જ્ઞાની છે. પણ એને તો ઉતારો કરેલો છે, અર્થ કર્યો છે. હવે એ પોતે શું જ્યોતિ માન્યો અને આ લોકો શું માનતા છે જ્યોતિ તરે, એ આપને જેમ ઠીક લાગે કહો. જે ઠીક લાગે એ બેવ ને બાજુ પર મૂકીને તમને કોને જ્યોતિ કહો, એ કોને? લોકમાન્યતા શું છે? લોકમાન્યતા સામાન્ય રીતે આપણે દીવો પ્રગટે અગર સૂર્ય ઉગે એને જ્યોતિ કે. હા, એટલે લોકો જ્યોતિ નું સ્વરૂપ કેવું માનતા છે? પહેલાના વખતમાં સૂર્યનારાયણનું સ્વરૂપ ઉગતા સૂર્યનું એને જ્યોતિ ગણાતી, પછી કોળિયું એમાં જે જ્યોત પ્રગટે એને જ્યોતિ ગણાતી. પહેલાના વખતમાં ઉગતા સૂર્યનારાયણને જ્યોતિ ગણાતી, પછી કોળિયામાં જે જ્યોત પ્રગટે તેને જ્યોતિ ગણાતી. અત્યારે જે લાઈટ થાય બટન દબાવીએ ને એને જ્યોતિ કે. આ બધાને જે જ્યોતિ નો દર્શન થાય છે ને એ શું કે છે પછી મને, કે મારા આપણે સુધી આવ્યું છે અને હજુ આટલું બાકી જ છે કે કશું આવ્યું નહીં. મમતો પપ્પા માર નાખે ભૂલી જશે આવ્યું છે આવ્યું છે. હું આવે તારે આટલું નથી હોતું, આખું જ હોય છે. આખું જ શું કહ્યું? પ્રકાશ આવે તારે આખું. આ જ્યોતિ એનું નામ કહેવાય કે આખી જ હોય, આખી જ હોય, ટુકડે ટુકડે ના. અને આ જે જેથી મેં પૂછ્યું લોક ની માન્યતા શું છે, લોક ને પેલી જોતી હે થોડો થોડો જપતા અમારે છે કે આવી ગયું આવી ગયું નહી, હજુ તો ચાર પગ કરવા પડશે. આ જોતી નહી કોને જોતી જોતી કહી ને, તો ભગવાન ઉપર ત્યાં આરોપ કર્યો કેવાય. શું જોતી અજવાળું નથી ત્યાં આગળ આવું, કોઈ અજવાળું નથી અંદર જોતી. શું કહ્યું? મગજમારી છે કશું વર્ષે. શું કહ્યું? સમાધિ થાય નહી, ગ્રંથ જાય નહી. શું કહ્યું? આ ગ્રંથિ પડેલી. શું પડેલી? એટલે લાજા અંતર માં જ્યોતિ આરામ અને સુખો. જ્યોતિ ન સમજાય પણ આરામ ને સુખો તો સમજાય. શું કહ્યું? હવે આરામ તો એનું નામ કહેવાય કે આપડા લોકો એમની પાછામાં આરામ લઈ જાય. શું કહ્યું? કર્તવ્ય ભાવ નહી અંદર ની બાજુ, અંતર બહાર ની બહાર કરે કિંચિત માત્ર કર્તવ્ય ભાવ નહી અન્ન માં બરોબર. એટલે જ્યોતિ જ્યોતિ સમજાય નહીં, જ્યોતિ એ એકલા હોય તારે મારે કહેવું પડે. શું કહ્યું? સાહેબ એકલા હોય તારે નિવેદન કહે છે કે ડાકોર ચાલો એટલે તમને ત્રણ ધારા મળશે. હા ક્યાં ચાલો? ડાકોર તમારી સાથે ડાકોર ચાલો એમ મેં વાત. રણછોડ જોડે જોડે નેર પડે છે, રણછોડ જોડે નેર પડે છે બધાની યાર. મને તો મેર પડે, મારી યાર રણછોડ હોય પછી મારે બીજા રણછોડ ને શું કામ છે? મારી જોડે રણછોડ હોય પછી મારે બીજા રણછોડ નું શું કામ છે? હા તો તમે મને કીધેલું નવસારી વખતે, પણ તે વખતે આ માંડી પડે અંતર માં કર્તવ્ય બુદ્ધિ જુદી, કર્તવ્ય પણ આની એટલે અહંકાર છૂટ્યો. અહંકાર છૂટ્યો કે એની સાથે જે સુખ એ આ લોકો નું કલ્પેલું નહીં, કલ્પિત નહીં, નિર્વિકલ્પ સુખ મળે. કેવું? નિર્વિકલ્પ. એટલે લોક પોતાની ભાષામાં સુખો ને લઈ જાય છે, આરામ નહીં પોતાની ભાષામાં લઈ જાય, જ્યોતિ નહીં પોતાની ભાષામાં લઈ જાય. ચલો કૃષ્ણ ભગવાન દેવરા છે લોક દેવરા છો પતિ કે છે સાહેબ કૃષ્ણ ભગવાન ની ગીતા અમે બધું અમે આમ કરી કર્યું બધું કરી કર્યું કશું દેખાતું નથી તમે ચોપડા ને બીજા તમે કૃષ્ણ શું કરશે કૃષ્ણ ભગવાન કહ્યું કે આ દવા ચોપડી સંપી જાવ કૃષ્ણ નો શું કેમ લાગે બરોબર સમજણ નથી પડતી એ કેવું કરે છે પેલો જ્વાજન નહીં કરતો ઈરાદાપૂર્વક જો અને ઈરાદાપૂર્વક કરનારો હોય ને તે તો મોક્ષ જાય જાણે કે કૃષ્ણ નો વિરોધી કહેવાય એ તો મોક્ષ જાય કૃષ્ણ ના વિરોધી જે થાય તો મોક્ષ જાય શું કરે પણ આ તો ઈરાદા અગર કરે છે એટલે પેલો રાવણ ભાવે જાય પેલો રાવણ ભાવે જાય એ તો મોક્ષ જાય જો ને રાવણ મોક્ષ જવાના કૃષ્ણ ભગવાન જવાના એ રાવણ કહેવાના એટલે કારણ કે ભગવાન નો અમાવારી હોય ભગવાન નો સામાવારી હોય રાવણ ને કઈ એનું ધીરજ કઈ નોનું ખુલું હતું લોકો ધીરજ જાણતા નથી ભગવાન ને નારાયણ કેતા હતા અને અમને પ્રતિ નારાયણ પ્રતિ નારાયણ કેતા જય એવું છે કે તમારે અને આ પગથિયા પર રાગ જ બેસી ગયેલા શું કહે પગથિયા છોડવા માટે છે પગથિયા બાંધવા માટે નથી કોઈ કે છે ઉપર ચડવું છે તો આપડે આ દાદો છોડી દેવો પડશે નક્કી કરું પછી આગળ વાત કરી શું છોડી દેવું પડશે દાદો છોડી દેવો અત્યાર સુધી અંકળ બધી છોડી દેવાની નવે પગથિયા શું ખબર ના પડે માણસ આમાં શું ખાય છે માણસ આમાં જ ખાય છે આમાં શું ખબર પડે આ શ્રીપુર વાતો એટલે જયારે હું કઉ પગથિયા લઈને ચડવું છે દાદા દ્રષ્ટિ રાગ અને અભિનિવેશ માં ફેર ખરો બહુ ફેર બહુ ફેર અભિનિવેશ તો ધ્યાન તો એ તો અભિનિવેશ એ તો જળ ક્રિયા ની નજીક માં આવી ગયું શું કહ્યું જળ ક્રિયા ની નજીક માં દ્રષ્ટિ રાગ તો એક જ વ્યૂ પોઈન્ટ પર રાગ દઈ ગયેલો હોય એ છોડે ને બીજા વ્યૂ પોઈન્ટ જોવા માંગે એ છોડે બીજા પોઈન્ટ જોવા માંગે અગર તો તમને કોઈ સંત મળ્યા હોય એ સંત પર તમે દ્રષ્ટિ રાગ થઈ ગયેલો હોય તો પછી એની વાત તમે સત્ય માનો પછી અહીંયા બીજું ગમે એ સત્ય હોય તો અહીં સ્વીકાર કરો પણ ત્રણ ગાય બધા થતી નથી અહીં તમે સ્વીકાર કરો અહીં તમારે આત્માથી સ્વીકાર કરો પણ ત્યાં જ આવે એટલે પેલું દ્રષ્ટિ રાખ મારે એટલે પાસે વાંધો થઈ જાય એમ દ્રષ્ટિ રાખ એક વ્યૂ પોઈન્ટ ઉપર બે ગયું દ્રષ્ટિ પછી છૂટે નહીં અને અભિનિવેશ તો અટકણ જેવું છે અટકણ અટકણ શું હવે અટકણ એટલે શું ના કઈ થી ઘોડાગાડી આપણે જતી હોય તો દવાખાના આગળ એક સાથે પેલું એ હોય ખબર અને એની પર લીગડું વધારેલું હોય એ ઘોડો જોઈ જાય શું કઈ કે કેમ ઘોડો ઉભો રાખ્યો મેં ઉભો રાખ્યો આ તો ભડક્યો છે આ એ અટકણ ના બોલે એમ કે ભડક્યો એટલે પછી એ નિયમ ફૂંક માર માર કરી પટાઈ પટાઈ કરી કહે નહીં એ શું દાદા કેટલીક વખત અમને શાસ્ત્રોમાં જે અભિનિવેશ થયેલો હોય છે તે એવું કે ત્યાંથી હા એ જ બધું એ બધી કહે નહીં એ શાસ્ત્રોમાંથી ખસે જ નહીં બધી આમ જો ખસ્યો તો પછી દોડ દોડે બધું દોડે ખસ્યો તો પછી નહીં આ મિયા શું કરે બધી એનું વલુર વલુર કરે ત્યારે આવત પેલું ભૂલી જાય વલુર વલુર કરે આમ તેમ કરી ફૂંક મારતો જાય બાપા બાપા બોલ બોલતો જાય પછી ઘોડો જુએ નથી દેખાતું પાછળ રહ્યું દોડે દોડે પાછળ પછી એવું દોડે ખૂબ દોડે ગોળાગાડી વાળા માં અટકણ છે, આપડે એમ જ એક વાર અટકણ પડી થઈ આગળ, એટલે મનુષ્યો ને અટકણ કેવાય. શું અને ઘોડો ભર કયો કેવાય? તો દાદા આત્મકલ્યાણ માટે જે કોઈ પ્રયત્ન કરતા હશે તે અટકી જતા હશે, તે આવી અટકણ ને લીધે અટકણ છે, બધા છે જ અટકણો. અને તેથી કવિએ લખ્યું અટકણ થી ભટકણ. અટકણ થી ભટકણ, ભટકણ થી લટકણ, લટકણ અટકણ થી ભટકણ અને ભટકણ થી લટકણ. એની ઉપર ફોટો ચરણ રજકણ, ચરણ રજકણ ફોટો ચરણ રજકણ કે છે. આ દાદા ની રજકણ ફોટો ઉપર કે છે, તો તારું બધું મેર પડશે પડી જશે. ખરું કહી રાખ્યું ને, અટકણ ભટકણ લટકણ ને રજકણ કાને કરવું કે છે ને, એને એમ કરી એને જડી આવે એવું છે. અટકણ અહીંયા મિયા ઘોડે જોયેલું, અમે મિયા ઘોડે ગાડી બેઠેલો છે ઘર જ નહીં, લીલું લુગડું આખું પાટેલું હોય. તારા બાપ ને શું કહી જાય તને કહી યાર, તારે અમને ઘણી અટકણો હતી, અમને ઘણી અટકણો હતી. શાસ્ત્ર માંથી અમે બહાર જ નતા નીકળતા, શાસ્ત્ર માંથી બહાર જ નતા નીકળતા. આપણી પાસે આવ્યા પછી ખબર પડી કે આ અટકણ હતી અમારી. એને એને શાસ્ત્રકારો પોતે કહ્યું છે કે શાસ્ત્રકારો પોતે એમ કહ્યું છે કે આ શાસ્ત્ર માંથી બહાર નીકળતા નથી, એ શાસ્ત્ર ના કીડા છે. એને રાગ છે ગમે તેમ ત્યાં ચોટેવા સંસ્થામાં ચોટવા જેવી જગ્યા નથી. 63 ડિગ્રી ઉધી 63 ડિગ્રી પ્રાપ્ત પૂરી થતા સુધી ચોટવા જેવું કોઈ નથી. તમે કહો હું ચોટી નહી રહ્યો છું, બીજા બીજા અવતાર ને ખબર પડે, આ અવતાર માં જોયેલું ચોટી વ્યક્તિ. બીજા અવતાર ને સર્વે આપડે છીએ એટલે તો હજી ખબર ના પડે આપડે છીએ. અને ત્યાં છે બધા ત્યાં, અને બધા એકડા વગર ના મીડા માં છે. કેવું એકડા અને અને મીડા હશે તો એકડા ની આગળ છે, પાછળ નથી. મનમાં માની બે હોવાથી કહ્યું, એક માણસ ઘુમાડ્યો હતો પતાવવાનો, મનમાં માની બે પાણી જેવું જ થયા નજીક માં થઈ ત્યાં વખત થઈ ગયું, બધા પડી ગયો માની બેઠેલા. 2 લાખ તો ખબર પડશે, ચેક પતિ નો લખજે ને, પતિ નહી પાછા તું મારી બેઠું બેંક માં મારી પાસે 2 લાખ મોટા માની લીધા. કે અમે માની એટલે અમને શું લખ દે, ચેક લઈ 1 લાખ તારે ખબર પડશે. માની બેઠેલા માની બેઠેલા માની બેઠેલા નહીં, તારે અનુભવેલું ચાલશે. શું કહ્યું અનુભવેલું? અને જ્યોતિ અહી અહીં હતી છે જ્યોતિ, આ તો બધી મશીનરી મિકેનિકલ એડજસ્ટમેન્ટ છે, એમાં અહીં જ્યોતિ પડવી છે. આ બધું મિકેનિકલ એડજસ્ટમેન્ટ છે, આમાં આત્મા નથી. આત્મા જ્ઞાની પાસે, અને અમારે જે આત્મા છે એ કવળ આત્મા છે, તને ક્યારે માલુમ નહીં પડે. કવળ આત્મા છે, કવળ આત્મા કેમ છે? તો એ લાખ અવતાર આમ કરવું કે તેમ છે, શું ભરે નહીં હતી તો મગજબારી વધ છે, રસ્તો જ ન આ. એટલે સાહેબે ખરું કહ્યું ત્યાં, બે ત્રણ બે દડા પર જ બોલ્યા ત્યાં. મને કહે છે કે કોરો કાયદો વધારે સારો ફાવે, એટલું સમજી ગયો સાહેબ. સર્વે કાઢી નાખ્યું ગમે તે રસ્તે, કોઈ પણ રસ્તે એમને સર્વે કાઢવું લાગે, કારણ કે આપણે કોરા કાગળ છીએ નહીં. અને એમને પોતે કોરો કાયદો કર્યો એટલે હું સમજી ગયો સર્વે કાઢી નાખ્યું. નહીં વાત તો સમજી પડશે સાહેબ, એકદમ કેવા બધી પોલું ચાલશે, પોલું ચાલે જ રહી. અંતર્ગત થઈને તો ત્યાં હાથે લઈ ચડાય ઉપર ચડાય. આપડે ગયા દાદા થઈ ઉપર જવું તો લોકો શું કે અલૌકિક માં દાદા બધા એવું કરે છે, પણ લૌકિક માં તો એવું કોઈ ના કરે. દેખનાર ભી હતા, જનાર ભી હતા, થોડી વગાડી ખબર જાય બધા. વાત તો સમજી પડશે ને, પ્રયત્ન બઉ સુંદર હોય છે. સમજવી પડશે, આમ ગપુ ચાલતું. હવે વાત આપડે કહેતા આવ્યો, એટલે આ જે જ્યોતિ કે છે એ લોક જો જે માણસ છે જ્યોતિ એવું નથી, બરોબર. દર જ્યોતિ મેં જોયેલું છે, શું કહ્યું તો ખરું ને, પણ તે વાંચ્યો થી નહીં જોયેલું. દિવ્યમ દદામી મે ચક્ષુ હે મલબીજો, દિવ્ય ચક્ષુ આવે થી જોવાય, દિવ્ય ચક્ષુ થી જોયેલું. હા, દિવ્ય ચક્ષુ થી જોયું છે ને, અનુભવેલું છે, અનુભવેલું છે. એટલે આમાં એ દાદા એમ કીધું કે એ પોતે બ્રહ્મ બની જાય, આ ત્રણ વસ્તુ જેને સિદ્ધ કરી હોય એ બ્રહ્મ બની જાય અને નિર્વાણ પામે. નિર્વાણ માણસ નિર્વાણ પામે કોણ નામ કે બ્રહ્મ બન્યા પછી નિર્વાણ પામે નહીં, તો નિર્વાણ કહેવાય નહીં, લખાય નહીં, છતાં લોકો લખે એ વાત જુદી છે. શું આપડે લોકો દરેક બાબતમાં આપણે બ્રાહ્મણ શીખવાડ્યું છે કે ભાઈ ભણા કાકા મરી ગયા તા કે દેવલોક પામે, બધા દેવલોક પામી ગયા બધા, પણ ના વ્યવહારમાં શું કહ્યું, ખોટું લખીએ ના લખીએ બધું, આવું મરતો એમ જે થવાનું છે, પણ દેખાવ તો રૂપા હું સારું લખીએ બધું કે દેવલોક પામ્યા છે. શું કહ્યું સ્વધામ એટલે તો પછી જે ધામ એના લેવલ હશે માર્ગ હશે એ પ્રમાણે ગયા. શું કહ્યું, સ્વધામ ને મોક્ષ માની લેવાય નહીં, સ્વધામ એ ભ્રાંતિ નો શબ્દ છે. કેવો છે, અને ખરું સ્વધામ તો મોક્ષ છે, પણ એ આ સ્વધામ ભ્રાંતિ નો, ભ્રાંતિ વાળો બોલે છે, એને ભ્રાંતિ વાળો ભાષા બોલે. કોણ બોલે, ભ્રાંતિ, ભ્રાંતિ વાળો સ્વાર્થ બોલે, એટલે ખરો સ્વાર્થ બોલતો છે કે આ સંસારી સ્વાર્થ. કેવું ભ્રાંતિ વાળો કરો સ્વધામ એટલે પેલું. આખી જિંદગી ચોરીઓ કરેલી હોય કાકા, અને ગયા એટલે કાકા માસ્ટર સુર પૂનમ દળે દેવ લોક પામ્યા, ઘેર પાણી બધ્યાં જ છે ને, કોણ મોકે બંધ છે, કારણ કે એમની એમની હયાતી માં બધી બહુ કરાઈ નાખે. નીચે લખે છે કોણ વાંકેર બંધ છે, તો આવું જો કદાચ કોઈ વાર કોઈ સમજે ખરા કે બધું જીતા જીતા બધું કરીને ગયા છે, આજે રાખ્યું નથી એવું કઈ બોલે નહીં. પાકા લોકો આપડા લોકો પાકા અંદર કોને કોને તો પેલું હે આ થાળીમાં પેલું એક કરેલું હોય ને તે પગમાં પડી ગયો, ખરી દેખાય છે, ખરી દેખાય છે, ખરી શું દેખાયું, ખરી દેખાય એટલે સમજી જાય. સમજ ના પડે, ખરી દેખાય એટલે શું, ગાયો પછી ની ખરી જુદી જતી હોય, ઘોડા ની નહીં બધાની ખરી જુદી જતી હોય, તે તો કીરેલી ખરી ના હોય અને ગોળ ડાબડા જેવી હોય તો આમાં ગયા કે, અને કીરેલી હોય તો ગાય ભેંસ એમાં ગયા, બકરી બકરી કીરેલી કહેવાય, નહી તો ઘોડો ગધો બધા એક જાત કહે ખરો, ખરી દેખાય છે એમ ના કે ખરી માં ગયા હું દેખાય છે, બરોબર છે પાણી મૂકે અને એમ પેલું એ કરે છે, પછી એ કરે છે, પછી પગ માં પડે છે નહીં, ક્યાં ગયા છે? મેં હું આ સુખા જોઈ ને ઉઠતો ઉપાધી એવો હરસ છે, એના કદાચ જેવું છે એને અદભત રહેવા દે ને, અદભત માં સુખ છે આ દુનિયામાં. હા, ઉપર કરવા જેવું આ જગત જ નથી. પાછા પૂછે પેલા બ્રહ્માંડ કે ભાઈ પગમાં પાડી આવું ક્યાં ગયા? એટલે મારી ધોણા રોટી ઉપાડી છે, એટલે પૂરી હતી. તું જાણતો નતો શું કામ કરતા તે? એટલે પછી મેં લોકોને કહ્યું, મને કહે છે ચી રીતે કઈ ગતિ ગયા ખબર પડે? સંસાર માં જ જોડે પાછળ ને એના ઘરના માણસો ઓળખી છે, આ ઘરના માણસો છે. અને એના આવડું બોલતા તેને ઓળખી જાય છે કે આવડું જ બોલ બોલ કયા કરે છે. અને મધ્યસ્થી લોકોને ઓળખી જાય છે. એટલે મધ્યસ્થી પણ ઉભો રહે છે ઘરના માણસ. મોક્ષ જાય એમાં જ હતા ને, તો મોક્ષે જ ગયો કે છે. શું કે પેલા વિરોધી શું કે? બહુ ખોટી દોષી હતી, પાપ ગયું કે છે. શું કહે? ના હોય મધ્યસ્થી શું કે છે? ના દોષી માં હતા, બહુ સારો હતો. શું? સજ્જન હતો. બરોબર, એ બધાને સજ્જન કેટલા હતા? આપડે જાણું ફરી મનુષ્ય માં આવ્યા. મધ્યસ્થી શું કે છે? પછી અટે જવા દો ને, રાખે જેવો ના બોલે. કેવું? જવા દો. પણ શું બોલે? જવા દો. અને કેટલાક લોકો તો મધ્યસ્થી એમ કે પાપ ગયું કે છે. શું કહે? એટલે આપી જ મારે પડે. તું શું સમજણ માં જજે ને, હું તદ ઓળખી ઓળખા ક્યાં ગયા એમ. પગમાં પાણી શું કોમ? અને જુવાની શું ફાયદો? આપડા ક્યાં ગયા જુવાની શું ફાયદો? આપણને નથી કાગળ પત્ર પહોંચવાનો. આપડે જુવાની શું? અરે અગાઈ બંધ થઈ ગઈ. અગાઈ શોખ, અગાઈ શોખ થાય તો પૂરું થાય તમારું. ફરી જો નવી અગાઈ ભોંધી હશે તો ફરી ભેગા થાય શું પાસે? અરે ભોંધી ના હોય શોખ. જેવો ઋણાન બનશે, ઋણાન બનશે ખાલી કશું લેવાય ને એને ધીરાય. એ તો બરોબર છે. એક વખત જસુભાઈ કહેતા હતા કે આટલા વર્ષોથી દાદા અહીંયા છે, પણ બે વર્ષ પહેલા જ આ ચેતના જાગી. એ તો બરાબર છે. એક વખત જાગે ખરી, એ તો મને ભેગા થયેલા, ભેગા થયેલા. પણ એ જે જેની જોડે ઉભા હોય, પોતાનો સ્વતંત્ર ગ્રાફિંગ મશીન ના હોય પોતાની પાસે. કેવું? બરોબર. ગ્રાફિંગ મશીન જો પોતાની પાસે સ્વતંત્ર હોય તો ગ્રાફિંગ કરી નાખે. પણ બધાને ભેગું માર મશીન હોય તો આપણે પૂછવું પડે કે હા મશીન મને ગ્રાફ કરવા દો. પેલા કે ખાસ કરવા જેવું નથી. ઘણા ખરા જોયેલા ખરા, પણ ખાસ કરવા જેવું નથી. એમ કે શું કરે? જો સ્વતંત્ર એમનું ગ્રાફ મશીન હોત તો આના હરાય.